શરૂઆતમાં ડિસિપ્લિન બહુ કઠણ લાગે છે. સવારે વહેલા ઉઠવું હોય, રોજ કામ પર સમયસર પહોંચવું હોય, અથવા થોડું વાંચવું હોય કે પછી કસરત કરવી હોય, દર વખતે મન આપણને કહે છે કે આજે નહીં, કાલથી શરૂ કરીશું. પણ સત્ય વાત એ છે કે ડિસિપ્લિન એ કોઈ સજા નથી, એ તો પોતાને આપેલી એક ભેટ છે. જે દિવસે આપણે મન ઉપર કાબૂ મેળવતા શીખ્યા, એ દિવસે પરિસ્થિતિઓ આપણું ભવિષ્ય નક્કી કરવાનું બંધ કરે છે. આજે જે ડિસિપ્લિન આપણને ભારે લાગે છે, એ જ ડિસિપ્લિન આવતીકાલે આપણને આળસથી બચાવે, ડરથી ઉપર ઉઠાવે અને એવી શક્તિ આપે કે લોકો કહે છે આ વ્યક્તિ સતત આગળ કેવી રીતે વધે છે. મિત્રો, યાદ રાખીએ, મોટિવેશન આપણને નવું શરૂ કરાવે છે, પણ ડિસિપ્લિન આપણને અંત સુધી પહોંચાડે છે. આજે થોડું કઠણ સહન કરીએ, કાલે એની શક્તિથી જીવન સરળ બની જશે.